શ્રીમદ્ ભાગવત બીજો સ્કંધ પાંચમો અધ્યાય સૃષ્ટિવર્ણન. નારદજીએ પૂછ્યું, હે પિતાજી, આપ માત્ર મારા જ નહીં સૌના પિતા છો, સમસ્ત દેવતાઓ કરતાં શ્રેષ્ઠ અને સર્જનહાર છો. આપને મારા પ્રણામ છે. આપ મને એ જ્ઞાન આપો કે જેનાથી આત્મતત્વનો સાક્ષાત્કાર થઈ જાય છે. હે પિતાજી, આ સંસારનું શું લક્ષણ છે, એનો આધાર શું છે, એનું નિર્માણ કોણે કર્યું છે, એનો પ્રલય સામા છે, એનો પ્રલય સામા થાય છે, એ કોને આધીન છે અને વાસ્તવમાં એ શી વસ્તુ છે, આપ તેનું તત્વ જણાવો. આપ તો આ સર્વ કંઈ જાણો છો, કારણ કે જે કંઈ થયું છે, થઈ રહ્યું છે અને થશે એના તેના સ્વામી આપ જ છો. આ સગળો સંસાર હથેળીમાં રાખેલા આમળાની જેમ આપની જ્ઞાન દ્રષ્ટિની અંતર્ગત જ છે. હે પિતાજી, આપને આ જ્ઞાન ક્યાંથી મળ્યું? આપ કોના આધારે રહેલા છો? આપના સ્વામી કોણ છે અને આપનું સ્વરૂપ શું છે? આપ એકલા જ પોતાની માયાથી પંચભૂતો વડે પ્રાણીઓનું સર્જન કરો છો, એ કેટલું અદ્ભુત છે. જેમ કરોળીઓ અનાયાસે જ પોતાના મોઢામાંથી ઝાડ કાઢીને તેમાં રમવા લાગે છે, તેવી જ રીતે આપ પોતાની શક્તિના આશ્રયથી જીવોને પોતાનામાં ઉત્પન્ન કરો છો અને તેમ છતાં આપનામાં કોઈ વિકાર થતો નથી. જગતમાં નામ રૂપ અને ગુણોથી જે કંઈ જાણવામાં આવે છે તેમાં મને એવી કોઈ સત અસત ઉત્તમ મધ્યમ કે અધમ વસ્તુ દેખાતી નથી કે જે આપના સિવાય અન્ય કોઈથી ઉત્પન્ન થઈ હોય. આ પ્રમાણે સૌના ઈશ્વર હોવા છતાં પણ આપે એકાગ્ર જીતે ઘોર તપસ્યા કરી. એ વાતથી મને મોહ અને સાથે જ મોટી શંકા પણ થઈ રહી છે કે શું આપનાથી પણ કોઈ મોટું છે ખરું? હે પિતાજી, આપ સર્વજ્ઞ અને સર્વેશ્વર છો. હું જે કંઈ પૂછી રહ્યો છું તે બધું આપ કૃપા કરીને એ રીતે સમજાવો કે જેથી હું આપનો ઉપદેશ બરાબર સમજી શકું. બ્રહ્માજીએ કહ્યું, બેટા નારદ, જીવો પ્રત્યે કરુણાભાવ સભર તમે આ ઘણો જ સુંદર પ્રશ્ન કર્યો છે, કારણ કે તેનાથી મને ભગવાનના ગુણોનું વર્ણન કરવાની પ્રેરણા મળી છે. તમે મારા વિશે સર્વેશ્વર સર્વજ્ઞ આદિ જે કંઈ કહ્યું તે તમારું કહેવું અસત્ય તો નથી જ, કારણ કે જ્યાં સુધી મારાથી પર તત્વ કે સ્વયં ભગવાન જ છે જાણી લેવામાં આવતું નથી ત્યાં સુધી આ બધો મારો જ પ્રભાવ દેખાય છે. સંપૂર્ણ જગને પ્રકાશિત કરનાર ભગવાનના પ્રકાશથી પ્રકાશિત થઈને હું જગતનું સર્જન કરું છું અને તેમના જ પ્રકાશથી પ્રકાશિત થઈને સૂર્ય, અગ્નિ, ચંદ્ર, નક્ષત્રો અને તારા વગેરે બધા જગતમાં પ્રકાશ ફેલાવે છે. તે ભગવાન વાસુદેવની હું વંદના કરું છું અને ધ્યાન પણ, કે જેમની દુર્જય માયાથી મોહિત થઈને લોકો મને જગતગુરુ કહે છે. ખરેખર તો જગતગુરુ ભગવાન છે. કૃષ્ણમ વંદે જગતગુરુ. માયા તેમની સામે લજ્જાયમાન થઈને ડરતી રહે છે, પરંતુ સંસારના અજ્ઞાની મનુષ્યો તે માયાથી મોહિત થઈને આ હું છું, આ મારું છે એમ બક્યા કરે છે. ભગવત સ્વરૂપ નારદ દ્રવ્ય, કર્મ, કાળ, સ્વભાવ અને જીવ બધું વાસ્તવમાં ભગવાનથી અલગ બીજી કોઈ વસ્તુ નથી. વેદો નારાયણ પરાયણ છે, દેવતાઓ પણ નારાયણના જ અંગોમાં કલ્પિત છે અને સમસ્ત યજ્ઞો પણ નારાયણની જ પ્રસન્નતા માટે છે. તથા તેમનાથી જે લોકોની પ્રાપ્તિ થાય છે તે બધા પણ નારાયણમાં જ કલ્પિત છે. બધા પ્રકારના યોગ પણ નારાયણ પ્રાપ્તિના જ હેતુ છે. બધી તપસ્યાઓ નારાયણ ભણી જ લઈ જનારી છે. જ્ઞાન વડે પણ નારાયણ જ જ્ઞાત થાય છે. સમસ્ત સાધ્ય અને સાધનોનું પર્યવસાન ભગવાન નારાયણમાં જ છે. તેઓ દ્રષ્ટા છે અને ઈશ્વર પણ છે. બધાના સ્વામી છે, નિર્વિકાર છે, છતાંય સર્વ સ્વરૂપ છે. તેમણે જ મને બનાવ્યો છે અને તેમની દ્રષ્ટિથી જ પ્રેરાઈને હું તેમની ઈચ્છા અનુસાર સૃષ્ટિનું સર્જન કરું છું. ભગવાન માયાના ગુણોથી રહિત અને અનંત છે. સર્જન, સ્થિતિ, અસ્તિત્વ અને પ્રલય માટે રજોગુણ, સત્વગુણ અને તમોગુણ આ ત્રણેય ગુણ માયા વડે તેમનામાં સ્વીકારાયેલા છે. આ જ ત્રણેય ગુણ દ્રવ્ય, જ્ઞાન અને ક્રિયાનો આશ્રય લઈને માયાથી અતીત, નિત્યમુક્ત મનુષ્યને પણ માયામાં સ્થિત થવાને લીધે કાર્ય, કારણ અને કર્તૃત્વના અભિમાનથી બાંધી લે છે. હે નારદ, આ ત્રણેય ગુણોના આવરણને કારણે જ ભગવાન કે જે ઇન્દ્રિયોથી પર છે તે ઢંકાઈ ગયા છે. તેથી તેમનું સત્ય સ્વરૂપ લક્ષિત થતું નથી. ગુણ દેખાય છે, ભગવાન દેખાતા નથી. સંપૂર્ણ સંસારના અને મારા પણ એકમાત્ર સ્વામી તે પરમાત્મા જ છે. માયાપતિ ભગવાને પોતે જ અનેક થવાની ઈચ્છા કરતા પોતાની માયાથી પોતાના સ્વરૂપમાં પોતે જ સ્થિત કાળ, કર્મ અને સ્વભાવનો સ્વીકાર કરી લીધો. કાળે ભગવાનની શક્તિથી જ ત્રણેય ગુણોમાં શોભ ઉત્પન્ન કર્યો. સ્વભાવે તેમને રૂપાંતરિત કરી દીધા અને કર્મે મહતત્વનો જન્મ આપ્યો. રજોગુણ અને સત્વગુણની વૃદ્ધિ થવાથી મહતત્વનો જે વિકાર થયો તેનાથી જ્ઞાન, ક્રિયા અને દ્રવ્યરૂપી તમ પ્રધાન વિકાર ઉત્પન્ન થયો. તે અહંકાર કહેવાયો અને વિકાર પામીને તે ત્રણ પ્રકારનો થયો. તે પ્રકાર છે વૈકારિક, તેજસ અને તામસ. હે નારદ, તે અહંકારો અનુક્રમે જ્ઞાન શક્તિ પ્રધાન, ક્રિયાશક્તિ પ્રધાન અને દ્રવ્ય શક્તિ પ્રધાન છે. પંચમહાભૂતોના કારણરૂપ તામસ અહંકારમાં જ્યારે વિકાર થયો ત્યારે તેનાથી આકાશની ઉત્પત્તિ થઈ. આકાશની તન્માત્ર અને ગુણ શબ્દ છે. આ શબ્દ થકી જ દ્રષ્ટા અને દ્રશ્યનો બોધ થાય છે. આકાશમાં જ્યારે વિકાર થયો ત્યારે તેનાથી વાયુની ઉત્પત્તિ થઈ. તેનો ગુણ સ્પર્શ છે. પોતાના કારણનો ગુણ આવી જવાથી આ શબ્દયુક્ત પણ છે. ઇન્દ્રિયોમાં સ્ફૂર્તિ, શરીરમાં જીવનશક્તિ, ઓજ અને બળ આના રૂપ છે. કાળ, કર્મ અને સ્વભાવથી વાયુમાં પણ વિકાર થયો. તેનાથી તેજની ઉત્પત્તિ થઈ. તેનું પ્રધાન ગુણ રૂપ છે. સાથે જ તેના કારણભૂત આકાશ અને વાયુના ગુણ શબ્દ અને સ્પર્શ પણ તેનામાં છે. તેજનો વિકાર થતાં જળની ઉત્પત્તિ થઈ. તેનો ગુણ રસ છે. કારણભૂત તત્વોના ગુણ શબ્દ, સ્પર્શ અને રૂપ પણ એનામાં છે. જળનો વિકાર થવાથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ. તેનો ગુણ ગંધ છે. કારણોના ગુણ કાર્યમાં આવે છે. એ ન્યાયે શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ એ ચારે ગુણ પણ આનામાં વિદ્યમાન છે. વ્યહારિક અહંકારથી મનની તથા ઇન્દ્રિયોના 10 અધિષ્ઠાત દેવતાઓની પણ ઉત્પત્તિ થઈ. તેમના નામ છે દિશા, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિની કુમારો, અગ્નિ, ઇન્દ્ર, વિષ્ણુ, મિત્ર અને પ્રજાપતિ. તેજસ અહંકારના વિકારથી શ્રોત્ર, ત્વચા, નેત્ર, જીવા અને ઘ્રાણ આ પાંચ જ્ઞાનેન્દ્રિયો તેમજ વાક, હસ્ત, પાદ, ગુદા અને જનેન્દ્રિય આ પાંચ કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઈ, સાથે જ જ્ઞાન શક્તિરૂપી બુદ્ધિ અને ક્રિયાશક્તિરૂપી પ્રાણ પણ તેજસ અહંકારથી જ ઉત્પન્ન થયા. હે શ્રેષ્ઠ બ્રહ્મવેતા, જે સમયે આ પંચ ભૂતો, ઇન્દ્રિયો, મન અને સત્વ વગેરે ત્રણેય ગુણ પરસ્પર સંગઠિત ન હતા, તે સમયે પોતાના રહેવા માટે ભોગોના સાધનરૂપ શરીરની રચના કરી શક્યા નહીં. જ્યારે ભગવાને પોતાની શક્તિથી પ્રેરિત કર્યા ત્યારે તે તત્વો પરસ્પર એકબીજા સાથે મળી ગયા અને તેમણે અરસપરસમાં કાર્ય કારણભાવ સ્વીકારીને વ્યક્તિ સમષ્ટિરૂપ પિંડ અને બ્રહ્માંડ બંનેની રચના કરી. આ બધા તત્વો એકબીજાના શત્રુ જ છે, પરંતુ ભગવાનની નિયંત્રણ શક્તિથી પરસ્પર મળીને સૃષ્ટિ નિર્માણ કરે છે, જે કેટલા આશ્ચર્યની વાત છે. તેથી બધા લોકોએ પરસ્પર પ્રેમપૂર્વક રહેવાનો ઉપદેશ લેવો જોઈએ. જુઓ તો ખરા, અગ્નિ બધાને બાળી દેનારો, વાયુ બધાને ઉડાડી દેનારો, પાણી બધાને ડૂબાડી દેનારું હોવા છતાં સંગઠિત થઈને સૃષ્ટિના નિર્માણમાં સહાયક બને છે. તે બ્રહ્માંડ રૂપી ઈંડું 1,000 વર્ષો સુધી નિર્જીવ રૂપે જળમાં પડી રહ્યું, પછી કાળ, કર્મ અને સ્વભાવોના સ્વીકાર કરનારા ભગવાને તેમાં પ્રવેશ કરીને તેને જીવિત કરી દીધું. તે ઈંડાને ફોડીને તેનામાંથી તે જ વિરાટ પુરુષ નીકળ્યો કે જેના જાંઘ, ચરણ, ભુજાઓ, નેત્રો, મુખ અને માથા હજારોની સંખ્યામાં છે. વિદ્વાન પુરુષો ઉપાસના માટે તેના જ અંગોમાં સમસ્ત લોકોની અને તેમાં રહેનારી વસ્તુઓની કલ્પના કરે છે. તેની કમરથી નીચેના અંગોમાં સાતે પાતાળોની અને તેનો પેડું નાભી નીચેના ભાગથી ઉપરના અંગોમાં સાતે સ્વર્ગોની કલ્પના કરવામાં આવી છે. બ્રાહ્મણો આ વિરાટ પુરુષના મુખ છે, ક્ષત્રિયો ભુજાઓ છે, વૈશ્યો જાંગોમાંથી અને શૂદ્રો પગોમાંથી ઉત્પન્ન થયેલા છે. પગોથી માંડીને કમર સુધી સાતે પાતાળની તથા પૃથ્વીલોકની કલ્પના કરવામાં આવી છે. નાભીમાં ભૂરુલોકની, હૃદયમાં સર્વલોકની અને પરમાત્માના વૃક્ષસ્થળમાં મરહલોકની કલ્પના કરવામાં આવી છે. તેના ગળામાં જનલોક, બંને સ્તનોમાં તપોલોક અને મસ્તકમાં બ્રહ્માનું નિત્ય નિવાસ સ્થાન સત્યલોક છે. તે વિરાટ પુરુષની કમરમાં અતલ, જાંઘોમાં વિતલ, ઘૂંટણોમાં પવિત્ર સુતલ અને જંઘાઓમાં તલાતલની કલ્પના કરવામાં આવી છે. એડીની ઉપરની ગાંઠોમાં ઘૂંટીઓમાં મહાતલ, પંજાઓ અને એડીઓ પાનીઓમાં રસાતલ અને તળિયાઓમાં પાતાળલોક સમજવાના છે. આ રીતે વિરાટ પુરુષ સર્વલોકમય છે. વિરાટ ભગવાનના અંગોમાં એ પ્રમાણે ત્રણેય લોકોની કલ્પના પણ કરવામાં આવે છે કે તેમના ચરણોમાં પૃથ્વી છે, નાભીમાં ભૂર્વલોક છે અને મસ્તકમાં સર્વલોક છે. આ પ્રમાણે અલગ અલગ માન્યતાઓ છે. બીજા સ્કંદ અંતર્ગત પુરુષ સંસ્થાન વર્ણન નામનો 5મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.